વટરો હોય, બીબીઓ બે ત્રણ હોય, એના પછી મોક્ષ શું કરવો છે? અમારે મોક્ષ નથી જોઈતો પણ સંયોગ રહિત થવું છે, બેમાં ફેર શું છે? સંયોગ રહિત એટલે સંયોગ રહિત થવું છે, એટલે સંયોગ જ્યાં હોય ત્યાં વિયોગ હોય, એટલે વિયોગ ત્યાં દુઃખ હોય જ ને, એટલે સંયોગ વિયોગ રહિત થવું છે. સંયોગ વિયોગ થયું જોઈએ, રહિત થવું એનો જ મોક્ષ છે. તમે આમ આમ કનબટી પકડાવો છો, આયોગી છે તમે, ચેત છે દે, આયોગી થઈ ગયા, કથના છે ક્યાંના છો? આત્મા આત્માને સહયોગ ઉભો ના થાય એટલે મોક્ષ થઈ ગયો. આ તો સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો અને સ્થૂળ સંયોગો ભેગા થયા જ કરે, અને સંયોગો વિયોગી સ્વભાવના છે. કેવા છે? સંયોગો ની એટલી ચિંતા કરવી કે સહયોગ ભેગા ના થાય એટલે બઉ થઈ ગયું. શું કહ્યું? એટલા માટે ભગવાને કહ્યું, એ ગો મે સાસો અપ્પા માન દર્શન સંજુઓ પૈસા મે બાહિરા ભાવા તમે સંજોગ લખણા. સંજોગ મૂલા ધીરેણ પત્તા દુઃખ પરંપરા તમા સંજોગ સંબંધમ સર્વમ શિવિર. એવું તમારે સંજોગ વસાઈ દેવા છે ને પાછો મોક્ષ જોઈ તો કેવું કરું? કેવું બોલે છે? તમને કઉ છું જે પ્રશ્ન બધાની વચમાં પૂછીએ તો સમાધાન અર્થે ઘણું જાણવાનું બધાને અને મને મળે. છેલ્લું ભગવાને એમ કીધું કે અક્રમિક માર્ગ ની અંદર પક્ષા પક્ષી ન હોય તો ખંડન સિવાય મંડન કેમ થઈ શકે? આપે કહ્યું કે અક્રમ માર્ગમાં પક્ષા પક્ષી ના હોય તો એમને પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે ખંડન સિવાય મંડન કેવી રીતના થઈ શકે? આ મંડન કરવાનો માર્ગ જ નહી, આ મંડન કરવાનો માર્ગ ભોગી બેનો હોય, સમજ પડી ને? ખંડન એ કરવાનો માર્ગ નો હોય. આ તો તમારે મોક્ષે જેને જવું હોય તેને જ આ ચિઠ્ઠી લખ્યાલવાનો માર્ગ છે. આ મોક્ષે ના જવું હોય તેના માટે બીજો રસ્તો ધર્મ જોઈતો હોય તો આપીએ જ છીએ. જેને ધર્મ જ કરવો છે તો બીજો રસ્તો દેખાડીએ, અને મોક્ષે જવું હોય તેને એને પાસપોર્ટ ફાડી આવીએ. એટલે આ મોક્ષે જવા એ બહુ કઠોર ઉપાય છે. કેવા છે? કઠોર કઠોર ઉપાય. એટલે કઠોર કેમ? કે ભાઈ અત્યારે મનમાં હોય જુદું, વાણીમાં બોલે અને પછી વર્તનમાં જુદું થાય, ત્યાં સુધી કોઈ ધર્મ ચાલે, કોઈ ધર્મનો બાંધો જ એ ના રહે. સમજ ને? એવું તમને લાગે છે? એવું મનમાં જુદું હોય, વર્તનમાં જુદું હોય તો ધર્મ થાય ખરો? અત્યારે અત્યારે કેવું થઈ ગયું છે? એવું જ છે. હે? એવું જ છે. સાધુ આચાર્યમાં અમે આ કાળના માણસો ને ધર્મ જાણવો હોય તો અમે એને શું શીખવાડીએ કે ભાઈ તારાથી ખોટું બોલાઈ જવાય તેનો વાંધો નથી, મનમાં હતું તેનાથી જૂઠું જુદું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું પ્રતિક્રમણ કરે. શું કરું? કે ફરી આવું નહીં બોલવું. સમજ પડી ને? પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ, હા, પ્રતિક્રમણ કરવાનું અમે શીખવાડીએ. તો અમે સવાર સાંજ દેવસી ને રાયસી પ્રતિક્રમણ કરીએ છીએ, શું ખોટું? એ કહે છે તો અમે સવાર સાંજ રાયસી ને દેવસી પ્રતિક્રમણ કરીએ છીએ તો એ શું ખોટું છે? એ તો મરી ગયેલા મળતા ના કરો છો, જીતા નથી કરતા પ્રતિક્રમણ. એ તો મરી ગયેલા મળતા હોય ને તેનું પ્રતિક્રમણ કરીએ, તને પુણ્ય બંધાય. એટલે જયારે ખોટું કરીએ ત્યારે પ્રતિક્રમણ કરવું, એનો અર્થ એમ થયો? એનો અર્થ એવો થયો કે જયારે ખોટું કરીએ ત્યારે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ તો હંમેશા શૂટ ઓન સાઇટ હોય. પ્રતિક્રમણ કોઈ દાડો ઉધાર ના રખાય, ચોપડા ઉધાર ના રખાય અને પ્રતિક્રમણ ઉધાર ના રખાય. સતત જીવ બાંધે છે, કર્મની વર્ગણા બાંધે છે, તો એને સતત પ્રતિક્રમણ કર્યા કરવું પડે. તો કે છે, જીવ તો સતત કર્મની વર્ગણા બાંધ્યા કરે છે, તો એને સતત પ્રતિક્રમણ કર્યા કરવું? હા, તો કરવું જ પડે ને. આમાં ઘણા મહાત્માઓ 500-500 પ્રતિક્રમણ રોજ કરતા હશે. રોજ 500-500. આ બેન તો કેટલા કરતા હશે? આજ 8 વર્ષથી 500-500, 400, 1000 એટલે પ્રતિક્રમણ કરે. તો ભાવ પ્રતિક્રમણ છે, ક્રિયા પ્રતિક્રમણ થાય જ નહીં. ભાવ પ્રતિક્રમણ છે, ક્રિયા પ્રતિક્રમણ તો થાય જ નહીં ને. ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય નહીં. પ્રતિક્રમણ તો ભાવ પ્રતિક્રમણ જ જરૂર છે, જે કામ કરે. ક્રિયા પ્રતિક્રમણ હોય નહીં, સમજો ને. ક્રિયા પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ જીવને લઈ જાય ને. ક્રિયા પ્રતિક્રમણ તો મળદું છે, મળદું. એ તો ખરાબ જગ્યાએ ટાઈમ ના વપરાય અને સામાયિક થાય. શું થાય? સામાયિક નું ફળ મળે. એમાં મન સારું રહે, સમજો ને. એ નિર્જરા ખરી કે નહીં? એ નિર્જરા ખરી. નિર્જરા તો હંમેશા થયા જ કરે છે. દરેક જીવને નિર્જરા તો થઈ જ રહી છે, સમજો ને. પણ એ સારો ભાવ છે કે મારે પ્રતિબંધ કરવું છે. ભાવ સારો છે એટલે નિર્જરા સારી થાય, સમજો ને. બાકી પ્રતિક્રમણ તો શૂટ ઓન સાઇટ હોય. આ તમારી પાસે વિરચનભાઈ બેઠા છે, ઓળખો છો એમને? ઓળખો છો? અહીં ગાટકો પરના છે તમારા. એ શૂટ ઓન સાઇટ એમને પ્રતિક્રમણ કરતા હશે. શું કરતા હશે? કેટલું કરવું પડે તમારે આખા દાડામાં? પૂછો પૂછો, વાતચીત કરો ને. 30-40 વખત થાય. આ પ્રતિક્રમણ બધા પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ વગર કોઈ દાડો પછી થાય. અને આ જે પ્રતિક્રમણ છે એ દ્રવ્ય પ્રતિક્રમણ છે. દ્રવ્ય પ્રતિક્રમણ છે, ભાવ પ્રતિક્રમણ જોશે. શું જોશે? ભાવ સાથે જો. હે, દ્રવ્યની સાથે ભાવ જોશે. એમ કહે છે કે દ્રવ્યની સાથે ભાવ જોઈશે ને. ના, પણ દ્રવ્ય એટલો જ થાય છે, ભાવ નથી હોતો. ઈ બરાબર એ આપણે વાત થઈ. કારણ કે દુષ્કર્મના જીવો ભાવ રાખવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે. એક જ્ઞાની પુરુષનો કઈ કૃપા હોય અને ઉપર હાથ મૂકે ત્યાર પછી ભાવ ઉત્પન્ન થાય નહીં. ભાવ ઉત્પન્ન થાય નહીં, સમજ ભાઈ ને. જ્ઞાની પુરુષની કૃપા થઈ જોઈએ. જ્ઞાની પુરુષ કોને કહેવાય? કે એક એક ભાવ પર પરિણીતિ ના હોય. શું કહે? એક સ્વભાવ પરિણીતિ હોય, નિરંતર સ્વભાવ પરિણીતિ. રાત્રે દિવસે ગમે ત્યારે સ્વભાવ પરિણીતિ હોય, પર પરિણામ ના હોય. એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય. બધાને માટે એ માર્ગ આકરો છે તો બીજાને માટે શું? અક્રમિક માર્ગ બધાને માટે આકરો છે. તો પછી બીજા જીવોને માટે ઉપકારી માર્ગ કયો? એમ કે છે કે અક્રમ માર્ગ બહુ આકરો છે. આકરો તો બીજાના જીવોને, બીજા જીવોને માટે કયો માર્ગ? ઉપકારી. તદ્દન હેલો માર્ગ જ આ છે. કોઈ દાડો હાલો માર્ગ આવો, 10 લાખ વર્ષથી આ માર્ગ નીકળે છે. દસ લાખ વર્ષથી. એ માપ ક્યાંથી કાઢ્યું? એ માપ કેવી રીતના કાઢ્યું? એ માર્ગ આપણા શાસ્ત્રોમાં લખેલું છે અને અપવાદ માર્ગ કહેવાય છે. અપવાદ માર્ગ. હા, અપવાદ માર્ગ. બરાબર. તે આપણા પહેલા તીર્થંકર વખત હતું, તે હમણાં ઉત્પન્ન થયું. વચમાં 10 કોડાકોડી સાગરોપમ કે 10 લાખ માર્ગ કેમ આવે? એ કહે છે કે આ તો 10 કોડાકોડી સાગરોપમ ને 10 લાખ કેમનું? 10 લાખ વર્ષે આ ઉત્પન્ન થાય છે. આપણા શાસ્ત્રોના નિયમ પ્રમાણે 10 લાખ વર્ષે આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે 5મા આરામ દર ફેરે થાય છે. સમજ પડે ને? સમજાય છે? 5મા આરામ તો વિચ્છેદ થઈ ગયો એમ જ્ઞાની કહે છે. અક્રમ માર્ગ છે ને, તો અપવાદ માર્ગ છે ને. ક્રમિક ક્રમિક જુદો ને અક્રમ ની વાત કરે છે. ઉત્તર પેઢી માં બીજા આરામ આવે અને અવસર પેઢી માં પાંચમા આરામ આવે. એવી રીતે આ જ્ઞાન ફરિયાદ કરે છે. એટલે આ અક્રમ વિજ્ઞાન તો હેરાન હેલું છે. આ બધા સંસારમાં બેઠા તો એ મુક્તિ અભિનય અનુભવે છે. જો એક ચિંતા થાય નહીં, આર્ત ધ્યાન રહો તે ધ્યાન બિલકુલ થાય નહીં. આ નિદ્રા મૈથુન નું ભય તો અનાધિકાળ થી છે ના કેમ થાય? એ કે છે કે આ પેલી ચાર સંજ્ઞા આહાર ભય મૈથુન ને નિદ્રા એ તો અનાધિકાળ છે તો એ કેમ ના થાય? એનો વાંધો નથી. આ અક્રમ વિજ્ઞાન એવું સુંદર છે કે તો આરંભ પરિગ્રહ નડતો નથી, આહાર ભય મૈથુન નિદ્રા નડતી નથી. આ વિજ્ઞાન છે, આ તો વિજ્ઞાન, આ ધર્મ નો આ તો વિતરાગો નું વિજ્ઞાન છે. નહીં તો સંસારમાં બેઠા ભરત રાજા નો મોક્ષ થાય નહીં કોઈ દાડે. ભરત રાજા ને રાણીઓ કેટલી હતી જાણો છો તમે? તેરસે રાણીઓ હતી. તેરસે રાણીઓ ની અંદર લડી લડતો મોક્ષ થયો એમનો. શું થયું એવું સાંભળ્યું છે તમે? શું કારણ છે? એવા જીવો પામેલા ઓછા. એવા જીવો પામેલા ઓછા. જયારે ઉપસર્ગ થી પામેલા ઘણા. જયારે ઉપસર્ગ થી પામેલા જીવો ઘણા. ના એવું કશું નિયમ નથી. ખરો ધોરી માર્ગ પેલો જ છે. આ તો અપવાદ માર્ગ છે. કોક વખત જયારે ધોરી માર્ગ બંધ થઈ જાય છે ત્યારે આ માર્ગ ચાલુ થાય છે. અત્યારે ધોરી માર્ગ બંધ થઈ ગયા છે એવું જ છે. લાગે ચાલુ પણ ચાલુ નથી. જ્યાં સુધી મન વચન કાયા જ્યાં સુધી એક રાગ થાય નહી ત્યાં સુધી ધોરી માર્ગ ચાલુ છે એવું કેવાય નહી. સમજ પડે નઈ? આર્થ ધ્યાન રાવ તો ધ્યાન ના થવું જોઈએ. જૈન જૈન કોનું નામ કેવાય કે આર્થ ધ્યાન રહું તો ધ્યાન મહિનામાં એકાદ વખત થાય, બે વખત થાય. અત્યારે કેટલું થતું છે જૈનો ને? ચાલુ આ કાઠવાનું જ કાઢેલું. ચાલુ નહી આખું દાડો વર્કશોપ જ કરેલી હોય. આચાર્ય મહારાજ બધે છે તે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન બધે થઈ ગયું. હવે બોલો શું દશા થાય? એમાં કોઈ દોષ નથી. આચાર્ય મહારાજ દોષ નથી. આ કાળ ની એટલી બધી વિચિત્રતા છે અને તેમાંથી ભસ્મગ્રહ ઉત્પન્ન થયો. શું થયું? ભસ્મગ્રહ ની અસર નડી. અસર નડી અસર. અમને તો મોક્ષ જ હાથમાં આવી ગયો. કર્મ જ બંધાય નહીં. કર્મ બંધાય તો પછી આ જ્ઞાન જ નહીં. આ વિજ્ઞાન શુક્લ ધ્યાન ઉત્પન્ન ના થાય. જેને કર્મ ધ્યાન બંધાય ને તેને શુક્લ ધ્યાન ઉત્પન્ન ના થાય. કર્મ બંધાય તેને શુક્લ ધ્યાન ક્યારેય ઉત્પન્ન ના થાય. જેને કર્મ બંધાય ને શુક્લ ધ્યાન ના થાય. તો અહીંયા શુક્લ ધ્યાન છે માટે કર્મ બંધન નથી એમ કે. બગુ ભાઈ કર્મ બંધાતું હોય નવું તો શુક્લ ધ્યાન ઉત્પન્ન ના થાય. ને આમને કર્મ નથી બંધાતું. નથી બંધાતું. ગેરંટી ગેરંટી. આ જીવ ક્યાં ગુંઠાણે પ્રવર્તે? આ જીવ ક્યાં ગુંઠાણે છે? તો આ જીવ કયા ગુંઠાણે? એ વ્યવહાર થી પાંચમા હો છઠ્ઠા હો નિશ્ચય થી બારમા માં છે. હા વ્યવહાર થી પાંચમા હો કે છઠ્ઠા હો તે તો ભાઈ એના વ્યવહાર ઉપર આધાર રાખે છે. હું વ્યવહાર થી દસમા માં છું. શું છે? હું વ્યવહાર થી દસમા ગુંઠાણા માં છું. શું છે? અને નિશ્ચય થી બારમા ગુંઠાણા માં કોઈ નઈ પડવાનો ભો નહી. કારણ મેં બધાને કહ્યું છે કે હું તમને હાઈ ડિગ્રી પર જઈ જઉં છું. મારી આજ્ઞા સમજો. કહ્યું શું? કહ્યું જ્ઞાની એમ કહી ગયા છે કે છાયિક સમ્યક્ત્વ જે જીવને હોય તે જીવ બારમે ગુંઠાને સ્પર્શે નહીતર સ્પર્શે નહીં. ઠીક છે. છાયિક સંકેત છે. છાયિક સંકેત એટલે શું? કેવળ દર્શન. આવેલું જાય નહીં તે કેવળ દર્શન. દર્શન આખું દર્શન મોહની નહીં પણ કેવળ દર્શન. શું કહ્યું? એટલે શ્રદ્ધા. એટલે શ્રદ્ધા. કેવળ દર્શન. દર્શન એટલે શ્રદ્ધા ને. દર્શન એટલે શ્રદ્ધા ને. હા દર્શન એટલે શ્રદ્ધા. પણ કેવળ દર્શન. કેવળ ની શ્રદ્ધા. કેવળ આત્મા ની જેને શ્રદ્ધા છે એને કેવળ દર્શન કહેવાય. શું કહ્યું? બીજી કોઈ શ્રદ્ધા જેને જગત માં નથી. બીજી કોઈ જાતનું એ ભાંગેડ નથી. એમને એમને નિરંતર રહે. શું કહ્યું? ધ્યાન શુક્લ ધ્યાન રહે. શુક્લ ધ્યાન ને ધર્મ ધ્યાન બે રહે. જયારે મારી આજ્ઞામાં હોય ત્યારે ધર્મ ધ્યાન હોય અને નહી તો શુક્લ જ્ઞાન તો નિરંતર આખો દાડો રહ્યા જ કરે સમજે ને. આ ગૂંથણ એમના આધાર ઉપર રાખે છે કે જો સ્ત્રીથી સ્ત્રીથી દૂર થાય ને, સ્ત્રી પરિગ્રહથી છેટા, તો એમનું ગૂંથણ નવમાંથી ઉપર જાય. શું થાય? નવમાંથી ઉપર સ્ત્રી સ્ત્રીનો પરિગ્રહ જો તૂટે તો એ દસમા ગૂંથાણ સુધી આવી જાય વ્યવહારમાં. વ્યવહારમાં દસમાંથી પણ એ ઉભો લીધો છે, એ ચારિત્ર લીધું છે, એવું બીજો કોઈ નકલ કરો તો એ એવો જ કહેવાય ને. એમના જે ઉભો લઈને બીજો ફરે કપડા પહેરીને તો એ હરખાત કહેવાય ને. તમારો જેવો ઓઘો હું લઈ આવું વેચાતો, અને હું ધોરણ કપડા પહેરીને ફરું, ભગવાન ભગવાન ગાઈ નાખું તો હરખો જ કહેવાય ને. એને દ્રવ્ય ચારિત્ર તો કહેવાય, એને દ્રવ્ય ચારિત્ર તો કહેવાય ને. ચારિત્ર કોને કહેવાય? સંયમ પરિણામ હોય તો ચારિત્ર છે. શું પડે ને? અહીં સંયમ પરિણામ જ ક્યાં છે? આ તો ત્યાગ છે. શું છે? હા, ત્યાગ છે, ખાલી ત્યાગ જ છે, બરોબર. સંયમ પરિણામ નથી. સંયમ પરિણામ તો કોને હોય? ક્રોધ માન માયા લોભ જેનો સંયમ સંયમિત થયો હોય તે સંયમ પરિણામ કહેવાય. બાકી આ તો ત્યાગ છે, ઇન્દ્રિયોનો ત્યાગ છે, ઇન્દ્રિયનો ત્યાગ છે, લક્ષ્મીનો ત્યાગ છે, વિષયનો ત્યાગ છે, એમાં તો ના કહેવાય ને. શું કહ્યું તમે? સમજો ને? પણ કસાયો તો માથા પર બેઠા છે. કસાયો જ્યાં સુધી છે ત્યાં સુધી ચારિત્ર કહેવાય નહીં, વ્યવહાર ચારિત્ર ના કહેવાય. લૌકિક ચારિત્ર કહેવાય, લૌકિક. એ ભગવાને કુગુરુ કહ્યા. શું કહ્યું? કુગુરુ. સમજણ ને? પણ આપણે કુગુરુ બોલવું એ કોઈને ખરાબ લાગે, એના કરતા લૌકિક ચારિત્ર બોલવું આપણે. શું કહ્યું? શા માટે ખરાબ લાગે એવું બોલવું આપણે? લૌકિક ચારિત્ર કુગુરુ જ કહેવાય, બરોબર. હે, કુગુરુ જ કહેવાય. એમ કુગુરુ જ કહેવાય એમ. શું કામ લોકો ના? પણ કુગુરુ કહે તો અમને ખરાબ લાગે ને. આ ક્રોધ છે, ક્રોધ એટલે કયો? ભગવાને ક્યાં સુધી નો ક્રોધ ચરાઈ લીધો છે સાધુઓ માટે? ચારિત્રવાન માટે, કે જ્યાં સુધી નો ક્રોધ સામા માણસ ને દુઃખદાયી ન થઈ પડે, એટલા ક્રોધ ને ભગવાને ચલાવી લીધો. શું કહ્યું? મને એકલા ને દુઃખ આપે મારો ક્રોધ, પણ બીજા કોઈ ને દુઃખ ના આપે એટલો ચલાવી લીધો ભગવાને. શું કહ્યું? એમાં જ્ઞાની તો બે પ્રકાર નો ક્રોધ, પ્રશસ્ત ક્રોધ ને અપ્રશસ્ત ક્રોધ કીધો છે ને. પ્રશસ્ત ક્રોધ થી પુણ્ય બંધાય અને અપ્રશસ્ત ક્રોધ થી પાપ બંધાય. તમે સમજો ને? પ્રશસ્ત ક્રોધ કોને કહેવાય? કે તમે ધર્મ સંબંધી હિતકારી કોઈને વાત કરો અને તેમાં તમે ગુસ્સે થઈ જાઓ તો એ તમારો ક્રોધ પ્રશસ્ત કહેવાય. સમજ પડી ને? હા, હિતકારી. અગર તમારા છોકરાને તમે ક્રોધ કરો તો એ પણ પ્રશસ્ત ક્રોધ કહેવાય. કેવું? કારણ કે પ્રશસ્ત ક્રોધમાં હિંસક ભાવના હોય, હિંસક ભાવના હોય, હિંસક અને અપ્રશસ્ત ક્રોધમાં હિંસક ભાવ હોય. તમે સમજ પડી ને? એટલે છોકરાને જોડે તમે ક્રોધ કરો તો તમને હિંસક ભાવના હોય. અગર કોઈ ધર્મની માટે કોઈને કોઈ પર ક્રોધ કરો ધર્મને માટે તો પણ હિંસક ભાવ ના હોય. કયા ગૂંઠાણામાં આવ્યા છો વ્યવહારમાં? એમ પૂછે. સ્ત્રી પરિગ્રહ અને સ્ત્રી પરિસર પરિગ્રહ બેમાં ફેર છે. શું છે? સમજણ ની? એટલે તમારે સમજવાનું. નહીં તો પાંચમાંથી છઠ્ઠે છઠ્ઠે ચડ્યા એ વાત તો નક્કી. બધા છઠ્ઠે હાથમાં નથી આવ્યા જેવું. શું સંસાર દશા છે ને, હાથમાં વ્યવહારમાં હાથમાં આવવું બહુ મુશ્કેલ પડે ને. પણ આ બારમું છે તેની લીધે તમને શાંતિ રહે છે, ચિંતા ના થાય. કોઈ ચિંતા થાય મારી પર દાવો મળે. અમે જે જ્ઞાન આપીએ છીએ, કેવળ જ્ઞાન આપીએ છીએ, મને પચ્યું નથી એમ નહીં પચે નહીં, પણ ફળ તો તરત આપે. શું કહ્યું? રેડી ફળ. એક ક્ષણ પણ આત્મા ભૂલાય નહીં. એક ક્ષણ, રાત્રે દિવસ, એ એક ક્ષણ ના જાય કે આત્મા ભૂલે. આત્માના ગુણોને વિકાસ કરે એ જ્ઞાન ને, બાકી બધું અજ્ઞાન કહેવાય કે નહીં? એમ કે છે કે આત્માના ગુણોને વિકાસ કરે એ જ જ્ઞાન ને, બીજું બધું અજ્ઞાન એ જ કહેવાય ને? આત્માના ગુણોનો વિકાસ કરવાનો નથી, એને વિકાસ કરવા જાય ને, પોતે વિકાસિત જ છે, વિકસિત જ છે. સમજ પડી ને? આત્મા પરમાત્મા જ છે, એનો શું ગુણોનો વિકાસ આપણે કરવાનો? જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ ગુણો આત્માના, એનો વિકાસ કરીએ તો પરમાત્મા પદની પ્રાપ્તિ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના ગુણો છે, તો એનો વિકાસ કરીએ તો જ પરમાત્મા પદ પ્રાપ્ત થાય. વિકાસ નહીં, એ તો સંપૂર્ણ છે, અનંત જ્ઞાનમય છે. વિકાસ એનો કરવાનો જ નથી. એ તો ક્રમિક માર્ગમાં, ક્રમિક માર્ગમાં શીખવાડે છે. સમજ પડી ને? તે આ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ વ્યવહાર જ્ઞાન, દર્શન છે. શું છે? વ્યવહાર છે આ તો. શું છે? વ્યવહાર છે. હા, સાચી વસ્તુ નથી આ. વ્યવહાર ઉપર થી નિશ્ચય માં જવાનું. શું છે? વ્યવહાર થી કઈ સંકેત થઈ જાય તો પછી એને આગળ નિશ્ચય નો હોદો જડે. સંકેત થાય નહી ત્યાં સુધી નિશ્ચય નો હોદો જડે નહી. અને આતાર જે એને આત્મા માની બેઠા છે ને, એ તો મિકેનિકલ આત્મા છે. કેવો છે? મિકેનિકલ. હા, એ કોઈ સાચો આત્મા નથી. મિકેનિકલ આત્મા ને આત્મા માની બેઠા છે, એને સ્થિર કરવા માંગે છે. અરે મિકેનિકલ છે આ તો, કોઈ દાડો સ્થિર થાય જ નહીં. અભ્યાસ જ કરવાનો છે કે મન સ્થિર રહે છે કે નહીં, એટલું જોવાનું જ છે. તે મનને સ્થિર કરવા માટે આ સામાયિક કરીએ. ઘણી વાર દેશો પાંચરું રહે, ઘણી વાર મન પાંચરું રહે, એક સાધારણ એને સ્થિરતા રાખવા માટે જ. જેમ બહુ થાકેલો માણસ થાક ખાવા બેસે, તેથી કઈ કાયમ બેસી રહે ના, એવું છે. થાક, થાક જેવું છે. સામાયિક તો થાક જેવું છે. બાકી આ તો મશીનરી રાત દાડો ચાલુ જ હોય. અને આ નિરંતર સામાયિક મારે છે, નિરંતર સામાયિક. એક ક્ષણ સામાયિક ની બહાર નહીં. ક્ષમતામાં આ સંસાર ઘેર બેઠો બહેરા છોકરા વચ્ચે રહીને નિરંતર સામાયિક મારે. અને આત્મા એ જ સામાયિક છે. બીજું બધું આ સામાયિક વ્યવહાર સામાયિક છે. શું છે? આ વ્યવહાર સામાયિક છે. સાચું સામાયિક પ્રાપ્ત કરવાના હેતુ માટે આ વ્યવહાર સામાયિક કરવાનો છે. સમજણ ને? તે વ્યવહાર સામાયિક એ સાચા પુરુષ નું આપેલું હોવું જોઈએ. કેવું? સાચા પુરુષ નું આપેલું હોવું જોઈએ. સાચા પુરુષ ની વ્યાખ્યા, સાચા પુરુષ ની વ્યાખ્યા શું? સાચા પુરુષ એટલે કલેક્ટર છે. અને કલેક્ટર ના હોય ને તેની પાસે લખેલો ઓર્ડર હોય તો નીચે કલેક્ટર લખીને ચિક્કો મારેલો હોય, અને કલેક્ટર ના હોય તેનો ઓર્ડર હોય તો ઉપયોગમાં ના આવે. હે, કલેક્ટર ન હોય ચાલે નહીં, આગળ ના ચાલે. અહીં ભલે કરી આલે. એવી રીતે આ જે આ કલેક્ટરો બધા લખ્યા છે ને, એ સાચા પુરુષો નથી. સાચો પુરુષ તો તેનું નામ કહેવાય કે જ્યાં ક્રોધમાન, માયા, લોભ કિંચિત માત્ર કોઈ જીને દુઃખ ના થાય એવું હોય. કેવું હોય? મારો ક્રોધ તમને નુકસાનકારક ના થવો જોઈએ. એટલે હદ સુધી ભગવાને ચાલવા દીધું. કેટલું ચાલવા દીધું? તમને સમજાય છે હું કહેવા શું માંગુ છું? ક્રોધ, માન, માયા, લોભ બિલકુલ ના હોવું જોઈએ એવું બોલીએ તો ગુનો કહેવાય. કારણ કે દરેક માણસ આ ગજે, એ ગજે પહોંચી શકે નહીં. પણ ભગવાને શું કહ્યું કે તમારો ક્રોધ તમને નુકસાન કરે, લોભ તમને નુકસાન કરે, માન તમને નુકસાન કરે, પણ બીજાને કઈ પણ નુકસાન ના કરે, એટલું હોય ત્યાં સુધી સાચા પુરુષ. આપ સમજમાં આવી વાત? હા, બહુ ઓછી છે, બહુ લિમિટ લિમિટ છે ને. મને ક્રોધ ઉત્પન્ન થયો હોય તો મને મય અંદર અંદર મય ધક્યા કરે, પણ કોઈને નુકસાન ન કરે. શું કહ્યું? એટલે લિમિટ હોવી જોઈએ. ભગવાન આ લિમિટ બધી બતાડેલી છે, પણ આ કારને લઈને બધું બગડી ગયું. એટલે આચાર્ય મહારાજ સમજે છે, પણ શું કરે? કરે શું? આ કારથી બગડી ગયા પછી શું કરે? આપ સમજમાં આવી ગયું ને? આખો શાસ્ત્રો શાસ્ત્રો મુખવાડ છે આપણા આચાર્ય મહારાજ પાસે. શાસ્ત્રો આખો જ જાણે છે. શું મને આમને પૂછેલું હું આપણા વિજયરામસુરીએ કે આ બોલે છે કોણ? મને કે છે પટેલ બોલે છે. રસ્તો અંતર શું થયું? તમે સમજ પડી ને? એવું છે, ચોથ પાંચમ ની જે મારામારી છે ને, એ અનાદિકાળ ના હવે પછી ના થવાના ભવો સાથે છે. એટલે મારામારી આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ કે ના ભાઈ ફલાણા મેટરનિટી વોર્ડમાં તમે તો ના પેલું ના પેલું એટલે હું આ તે પેલા ડિલિવરી થઈ જશે. ચક્કરો ચાલુ જ ગયા. આવું ના પકડાય, આવું ના પકડાય. પકડવાની વસ્તુ, પકડવાની વસ્તુ ને પકડાય. આવું પકડાવું. અને વિતરાગ નો માર્ગ કોને કયો છે? કે તમે જો શ્વાસ પકડી હોય તો હું ખેંચી જોઉં, હું ખેંચી જોઉં ખરો કે ભાઈ પાંચમ છે પાંચમ છે, પણ તમે ના છોડો હોય તો હું છોડી દઉં. તો હું વિતરાગ ના ધર્મ છું. અરે ના છોડે વિતરાગ ની બહાર છે. શું ભાઈ? જે છોડી દે પોતાનો આગ્રહ એ વિતરાગ ના ધર્મ છે. અને જે પોતાનો આગ્રહ ના છોડે એ વિતરાગ ની ધર્મ ની બહાર છે. એટલે મારે તો છોડી દેવું જ રહ્યું. પાંચમ વાળા છોડી દેવું જોઈએ. ગમે તો જે વધારે ખેંચે. અને અમે તો એટલે સુધી કહીએ છીએ કે ચાર જણા આ બાજુ ખેંચતા હોય ને, ચાર જણા આ બાજુ ખેંચતા હોય, દોર ખેંચે છે. એ દોરમાં જો પેલા લોકોનું જોશ બહુ જ હોય, બહુ જ ખેંચ હોય, તો છોડી દેજો. પણ છોડી દેજો, એકદમ ના છોડી દેજો, પડી જશે બધા. એટલે ધીમે ધીમે છોડ દેવું. ભાઈ પડી જાય પાછા ઉઠતા આપણે એકદમ પડી. હવે હગડીએ ને છોડવાનું કેવી રીતે કરવું? મેં એકદમ ના છોડે ને પડી જાય ને પેલા. ગળે ના ઉતરી છોડી કેમ દેવાય? છોડી કેમ દેવાય? એ ગળે ના ઉતર્યું. બહુ ખેંચતા હોય સમા માણસ. અને આપણે ખેંચીએ છીએ કે દોર તો આપણે રોજની રમત ની વાત છે. અને પછી કાલે જોશે ને એટલે પાછું દોર ને પછી ગોઠ વાળવી પડે. એના કરતા ગોઠ વાળવી ના પડે. એના કરતા આ છોડી દો ને કઈ બહુ ખેંચે છે. પણ ગોઠતી વખતે પેલા પડી ના જવા જોઈએ. નહી તો પાછી દોર ને પછી ગોંઠ મારવી પડશે. સુધી જાય તાર એક ખેંચે ને આપણે ખેંચે રહેશું. શું રે ગોંઠ ના મારવી પડે? નહીં તો પડી જાય. કારણ કે આત્માની ભવભ્રમણતા ની નિશાની બધી વધવાની છે ને. ભવભ્રમણતા કોઈ પણ કારણે ભવભ્રમણતા ઓછી થવાની નથી જ્ઞાન સિવાય. જ્ઞાન સિવાય કોઈ ભવભ્રમણતા સહેજે ઓછી કરી શકે એમ છે નહીં. બીજી બધી ક્રિયાઓ ભવભ્રમણને વધારનારી છે. શું છે? સમ્યક ક્રિયાઓ પણ વધારે. હા, સમ્યક ક્રિયાઓ હોનારી બેડી લાવે. મોક્ષ માર્ગી ક્રિયા હોતી નથી, મોક્ષ માર્ગી સમજ હોય છે. સમજ થી જ મોક્ષ મળે, સમજ માં ગેર માં બેસી જવું જોઈએ. આત્મા પોતે આત્મા જ છે, પરમાત્મા જ છે. તમારા આત્મા હું જોઈ શકું છું, તમે જોઈ શકો નહી, તમને દેખાય છે દૂષણ. એમ તમે દૂષણ પાછળ પાછળ બેઠા છો, દેખાય છે નહીં એમનો આત્મા? દેખાય તમારા આત્મા બધા ઘણા કારણે દેખાય તમારા આત્મા. એ આત્માને સીધી શું ખોલવાનું થાય છે? પરમાત્મા છે, દેખાય છે અંદર. શું કહે છે તમને? નહીં દેખાય, નહીં બગાડાય. કારણ કે હું ભોગી ભાઈ છું, છોડતા નહીં ને. હું ભોગી ભાઈ, હું ભોગી ભાઈ છું એ ત્રણ વાર છોડી દો. હે, પણ ત્રણ વારથી થોડે બીજું અવલંબન જોઈએ, બીજું અવલંબન જોઈએ. ત્રણ વાર પોતાની અંતિમ કપડું પોતે નહીં. હું ભોગી ભાઈ છું ના કહેવાય જ નહીં તમારા. જે જ ના કહો ના, તમે કોણ અંતિમ લાઈન પકડી લઈએ? ભગવાને પૂછ્યું નથી. ભગવાન તો ભગવાન જ છે. શું છે? ભગવાન આમાં હાથ જ ગાર્યો નથી, હાથ જ ગાર્યો નથી. સૌ પડી ને અંદર ફોરિન વાળા કહે છે ગોડ ઇઝ ક્રિએટર. તે ફોરિનના સાયન્ટિસ્ટો બધા પૂછે છે કે આ અમને શિષ્યો કરી શું કરવા? એટલે વર્ગ એટલું પછી છૂટ જ નહીં આપણાથી. આપણા શિષ્યો તો ઘેર જાય, પણ પેલા કહેશે નહીં ઘેર નહીં જાય. ગાય એમને તો શિષ્યો ના કરાય, એમને તો શિષ્યો કરતા ગાયો બેસે ને શિષ્યો કરો. આપણે તો ભાવ ભાવ વાળા શિષ્ય કરાય. કેવું? દ્રવ્ય વાળા શિષ્ય કરાય નહીં. આ વિતરાગ ધર્મ છે. શું છે? તમે સમજાયું તમને? એટલે તો એના શિષ્ય આ તો આ ઊંધું લઈ બેઠા છે. આ તો લોકો લૂંટી લાવશે તારા પૈસા. એમ કે છે કે ના મામા કરતા કાણો મામા શું ખોટો? પામશે તો ખરા. હા, કોણા મામા કરતા ના મામો હોય તે હારો, અને કોણા મામો નહી હારો. શું કહ્યું? આ તો ભૂતની પેટ વર્ગે એમનો ઊંધો રસ્તો થાય ને આપડે ઊંધો રસ્તો. આપડે ઊંધો રસ્તો આપડે માર ખાઈએ ને એમને એમને રસ્તે રવા દો. એ એમના ક્રિશ્ચિયાનિટી માર્ગ ઉપર જ રવા દો. સમજ પડે ને? એ એમના જે માર્ગ છે ને એનાથી ઘસેડીએ આપડે મૂર્ખ કહેવાઈએ. આ લોકો એમનું ભવું કરવા નથી ગયા, આ તો લોકો ડોલર કમાવા ગયા. શું કહ્યું? હા, અહીંથી જેટલા યોગ્ય ગયા છે ને એ તો રૂપિયાના લાલચું છે. રૂપિયાના વિષયના બે ના લાલચું છે. સેના સેના છે એ બંને એમને મળ્યા કરે છે. એટલે પૂછી ગયા છે કે આપણું અહીનું આપણા અહીનું આ ટીબી છે ને, ટીબી રોગ, ટીબી રોગ, ટીબી ના જીવડા, એ બધા ત્યાં ફેલાયા છે ફોરેન માં. બધા આ લોકોને ટીબી વાળા કરી નાખશે, મારી નાખશે લોકોને. બધા ફોરેન વાળા નક્કી કરવું જોઈએ હિન્દુસ્તાન ના જીવડાઓ ને યોગ્ય ને પૈસા ના દેવા જોઈએ, નહીં તો એમના દેશ બધા ખલાસ કરી આપશે. આ લોકો ટીબી ની આ જીવાત છે. આ તો બધી આપણા બધા યોગ્ય છે ને ટીબી ની જીવાત છે. ભાઈ સાચા હશે બે પાંચ વાળા હોય, બાકી ઘણી ખેર તો ટીબી ની જીવાત છે. સમજે ને? સાચા એટલે હૃદય ના સાચા હશે એકલા, બાકી ટીબી ની જીવાત ટીબી વર્ગ્યો જ જાણો ને. આ સમજાય ને? તે ડોલર ભેગા કરવા હોય તો ઠીક છે વાસ્તુ હિન્દુસ્તાન ના દેશ ને. ખરાબ કેવાય એ લોકોને ધંધા ધૂળવાણી કરી રહ્યા છે અને કઈ નવી જાતનું કરી રહ્યા છે. સમજ પડે? પણ આવી એનો દોષ નથી, એ નિમિત્ત છે બચારા. શું છે? નિમિત્ત. હા, નિમિત્ત જ છે ને. એમાં દોષ કોઈનો નથી. એમનું બગડા કાળ થયો છે. શું થયું છે? ફોરેન વાળાનું તો સૂર્યનારાયણ આઠમવાનો થયો છે, અને તમારો તો ઉગવાનો થયો છે. ત્યારે આ તારા બધા ચાલે છે. એ લોકો બહુ સુધારા થયા ને ત્યારે હિપ્પી સ્વરૂપ માં ઉત્પન્ન થયા. શું થયું? હિપ્પી. હા, જો કેટલા બધા સુધરી ગયા. કારણ કે બહુ સુખમાં માણસ સુખની સુખ ભૌતિક સુખો બહુ પરવાન થાય નહીં, એટલે માણસ ગધેડાની પેટ નાગો ફરવાનું ફરે. શું કહ્યું? અને કંટાળો બધા સુખ થી જ કંટાળી જાય. એ ફોરેનમાં સુખ થી જ કંટાળી ગયા બિચારા. સમજ ને? અને આપણા લોકો આજે હમણાં ફ્લેટો વટો રાખ્યા છે ને, તે ફ્લેટો થી જ કંટાળી જશે. હા, અમને ફ્લેટો હતા છે, આ તો મેડિયોમાં રહેનારા લોક કેમ સાંભળી ને સારું, આપણા દેશ ની તો બહુ ઊંચી ઊંચી દશા છે. અમે પુસ્તક માં લખીશું. 2/11/1977 વિચનભાઈ સાને ત્યાં ઘટકો પર કોને કે બેન પૂછે છે સંકિત પામવું એનો અર્થ શું? સંકિત પામવું એટલે આ જે અત્યારે આપણને આ શ્રદ્ધા છે સંસારમાં સુખ મળશે. સુખ જોઈએ છે દરેક ને. શું જોઈએ છે? દુઃખ જોઈતું નથી ને ભાઈ ને? દુઃખ કોઈને જોઈતું નથી ને? બધા જીવ માત્ર નું સુખ જોઈએ છે, અને સુખ કાયમ નું જોઈએ છે. કેવું જોઈએ છે? પછી દુઃખ ના આવે એવું સુખ જોઈએ છે. કેવું સુખ જોઈએ છે? શું કહે છે? દુઃખ ના આવે. હા, આખા જગત ના બધા જીવો દુઃખ ના આવે એવું સુખ કરે છે, પણ આ દુઃખ આવે છે એટલે આ છે તે મિથ્યાત્વ નું સુખ છે. આ મિથ્યાત્વ એટલે નાશવંત ચીજો નું સુખ ફરી શકે. આ નાશવંત ચીજો, આ ખાવાનું પીવાનું જોવાનું, આ બધું પાંચ ઇન્દ્રિયો નાશવંત ચીજો ના સુખ ફર્યા છે. તેથી આ બધું છે તે એ નાશવંત સુખ આવે પછી દુઃખ આવે. એ કલ્પિત સુખો છે, એ મિથ્યાત્વ કહેવાય. અને સાચું સુખ પ્રાપ્ત કરવું એનો સંકેત કહેવાય. કાયમ નું સુખ, કાયમ નું સુખ પ્રાપ્ત કરે એટલે સંકેત. એ પોતાના આત્માને જાણે, આત્માને જાણવાનો પ્રયત્ન કરે, ત્યાંથી એને શ્રદ્ધા રહે છે, ત્યાંથી સંકેત થાય. અમારે એની નિશાની શું? સંકેત ની નિશાની શું? એને છે તે આપણે કઈ કઈ ગાળ બાળ દઈએ ત્યારે કસાય ના થાય. આપણે ગાળ દઈએ, ગજું કાપી દઈએ, કસાય ના થાય. સરસ ને? ખાલી કસાયો પરથી સંકિત નું રૂપ આવી જાય છે. હા, કસાયો કસાયો થી મુખ્ય પર ખાય, અને મોઢા પર શાંતિ દેખાય જરા. પણ મોઢા પર શાંતિ તો બીજા લોકો ને હોય, પણ જયારે આપણે એને કઈક કઈક બે શબ્દ હવડા હવડા બોલી ગયા હોય ત્યારે કસાય ના ઉત્પન્ન થાય તો જાણવું કે આમાં કઈક સંકેત છે. કસાયો કસાયો સંકેત થવા દેતા નથી. સંકેત ચારિત્ર લીધા પછી સંકેત આવે તો વાંધો નહીં, પણ ચારિત્ર સંકેત આવ્યા પહેલા ચારિત્ર કહેવાય નહીં. ચારિત્ર ચારિત્ર સંકેત આવ્યા પછી ચારિત્ર કહેવાય. સંકેત આવ્યા પહેલા જે ચારિત્ર એ કુલ ચારિત્ર કહેવાય છે. સાચું ચારિત્ર ભગવાન નું કહેલું, ભગવાન મહાવીર નું કહેલું ચારિત્ર નહીં. સંકેત આવ્યા પછી નું ચારિત્ર સાચું. બાકી આ મિથ્યાત્વ મિથ્યાત્વમાં ચારિત્ર લઈએ મિથ્યા મિથ્યાત્વ કહેવાય. કે અહંકાર વધે તો જ માન માયાલો વધી જાય, કસાયો કસાયો વધી જાય. અને વિષયો ના હોય, વિષય ના હોય, ચારિત્ર લે એટલે વિષય હોય નહીં, પણ કસાયો વધી જાય તો જ માન માયાલો એટલે ઉડતું દુઃખ વધે. સંકેત હોય તો ચારિત્ર લીધેલું કામ. તમને સંકેત ની વાત સમજાય? સંકેત ની વાત સમજાય? સંકેત એટલે સવળી દ્રષ્ટિ. આ ઊંધી દ્રષ્ટિ છે, જે પોતાના નથી તેને પોતાના માને છે. આ દેહ પોતાનો નથી, આ ધણી પોતાનો નથી, છોકરા પોતાનો નથી, મકાનો પોતાના નથી. જે પોતાને નથી એને પોતાના માને છે, અને જ્યાં આત્મા પોતાનો મૂળ પોતાનું સ્વરૂપ છે ત્યાં ભાન નથી પડે. એટલે એનું આ મિથ્યાત્વ કહેવાય. મિથ્યાત્વ એટલે કાયમ ચિંતા, ઉપાધિ, દુઃખ, આધિ વ્યાધિ ઉપાધિ રહ્યા જ કરે નિરંતર. અને ભટક ભટક કરે આ મનુષ્યના અવતારમાં. કોઈ ફેરો આવે ને પછી પાછા બીજા જાનવરના અવતારમાં જવાનું. આર્ત ધ્યાન રૌદ ધ્યાન કરે એટલે જાનવરના અવતાર આવે. આર્ત ધ્યાન રૌદ ધ્યાન કરે એટલે જાનવરના અવતાર આવે, ને જાનવરના અવતારમાં ભટક ભટક કરવાનું. એમ કે છે કે એવું કેમ છે કે કોઈ પણ શરીર વતી કરેલા જે કર્મો હોય છે તે આત્માને લાગે છે? બીજો કોને લાગે? મૂળ માલિક જ છે, પોતે જ છે. આ તો પોતાનું ભાન જતું રહ્યું છે, સમજાય ને? પોતાનું ભાન ખોઈ ગયું છે. આ વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું છે, આ ભાન ઉત્પન્ન ખોઈ ગયું છે. શું નામ તમારું? લક્ષ્મીબેન. હું લક્ષ્મીબેન છું, લક્ષ્મીબેન છું. હવે લક્ષ્મીબેન આત્મા એ લક્ષ્મીબેન નથી. આ તો લોકોએ નામ પાડી લક્ષ્મીબેન, લક્ષ્મીબેન તમે માની લીધું, લોકોએ નામ પાડેલું ને. અને પછી આ લોકોએ જેમ પાણાયા પસ્તાયા, પછી આ લૌકિક બની સંજ્ઞા, લોક સંજ્ઞામાં રહે એ બધું મૂર્છા, મૂર્તિ સંજ્ઞા કહેવાય. મૂર્છા પણ એ કાયમ દુઃખ દુઃખ ને દુઃખ. અને જ્ઞાનીની સંજ્ઞા એ ચાલે તો મોક્ષ થાય, કારણ જ્ઞાની પોતે મોક્ષ સ્વરૂપ છે. મૂર્તિમાન મોક્ષ કહેવાય, જ્ઞાની પુરુષ એટલે મૂર્તિમાન મોક્ષ કહેવાય. એ એમને એમના કયા પ્રમાણે ચાલે, એમની આજ્ઞા પ્રમાણે ચાલે, મોક્ષ થાય. આ બેન ને અત્યારે હું અપમાન કરું આટલા બધા માણસ છે, અને એમને કસાય ના થાય તો એ સંકેત છે, નક્કી થઈ ગયું. કેટલાક લોકો ને કસાય ના થાય પણ ખોટું તો લાગે જ નહીં, મારી મનમાં ખોટું લાગે, શું કહે ને, મોડું તોબરા જેવું થઈ જાય, મોડું તોબરા જેવું થઈ જાય. તમારે મોક્ષ જવાની ઈચ્છા થાય છે બગડા? જરૂર, કેમ નહીં? માટે કઈ કહો, રાતે ધ્યાન રહ્યું તું બરો, રાત સાંભળો બધા. મન ને ચિત્ત, ચિત્ત બાય ભટકો ના જાય, અને મન શરીર માંથી નીકળે નહીં બાય. સાંભળો બેનો, સાંભળજો, ચિત્ત બાય ભટક ના જાય. આપણે ઓફિસ પર જાય, બીજે જાય, ઘેર જાય, મંદિર માં જતું રહે, તમે શું કહ્યું ને, બે શબ્દો નું બનેલું છે, જ્ઞાન ના દર્શન. એટલે ત્યાં આગળ જઈને ટેબલ ખુશી બધું દેખાય, બધું દેખાય. ચિતની અશુદ્ધિ થઈ ગયેલી ને, ત્યાં બધું આવું ભટક ભટક ભટક ભટક કર્યા કરે. હવે આ સાથે આ દવા કરી છે ને, એની પાસે પણ એકદમ શુદ્ધ થઈ ગયું છે, એકદમ જ શુદ્ધ થઈ ગયું છે. રાતનું ધ્યાન કરવા પછી શુદ્ધાત્મા. બેન પૂછે છે કે આપણે આપણી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને આપણે પ્રયત્ન કરીએ તો કે તે સહજ રીતે સહજ દશામાં રહે છે, અને પ્રયત્ન બંધ કરી દઈએ તો પાછી કે છે કે અતિ તેવી તેવી થઈ જાય છે. એટલે આપણે બધા પ્લાન કરવા પડે કે આમ કરવું જોઈએ, આમ કરવું પડે, આમ ના કરવું પડે, એવા બધા પ્લાન કરવા પડે. એ જો ના હોય દાદાના તો કે છે કે જતી રહે છે, કે છે એ કેમ, એનું શું કારણ, એનું શું કારણ? પ્રયત્ન કરવો પડે, ઉત્સાહ કરવો પડે, પછી બીજું શું કહે છે. ધ્યાન કરીએ તો અમુક આપણે કરતા રહીએ તો ધ્યાન રહે છે, અને વચ્ચે જો છૂટી જાય તો પછી ધ્યાન બરાબર રહેતું નથી. આ બધા ધ્યાન માદકતા વધારનારો છે. કેવો છે માદકતા? આપણે ઉભું કરેલું ધ્યાન માદકતા કહેવાય, અને કુદરતી રીતે ધ્યાન થવું જોઈએ. આપણે ચાર ધ્યાન, ચાર ધ્યાન ભગવાને કહ્યા છે, તેમાં બે ધ્યાન લોકો કારણ કે તમારી બહુ ઉતાવળ કરીએ ને તો 1981 માં આપણું નામ આવવાનું છે, અત્યારે આવી જાય ઉદરણ પ્રકૃતિ થાય સૌરથી. હા, એટલે 81 માં નાળું આવવાનું તો અત્યારે આવે. પછી 81 શું કરીએ આપણે? નાણું બહુ કમાવાની હકત નહીં, આપણે ધંધો કર્યા કરવો બસ. નિશ્ચિત ભાવે શાંત રીતે જેટલી નીતિમત્તા હતા કોણ કરે વખતે જેને અનાજ કઈ ખુદી કરતું હાજર કરે એવું અનાજ દાડા નથી આવતા ને, અનાજ ફૂટી પડે એવા દાડા નથી આવતા ને. ના ના કપડા